في الأرض فليس عليكم جناح أن تبقوا من الصلاة إن خفتم أن يفتنكم الذين كفروا إن الكافرين كانوا لكم عدوا مبينا. અને જ્યારે જમીન ઉપર મુસાફરી કરતા હો ને ઈમાન નહીં લાવનારાઓ તમને નમાઝમાં રોકાયેલા જોઈને ઈજા પહોંચાડશે, નુકસાન દેશે. એવો તમને ડર હોય તો તમે નમાઝમાં કમી કરી દો, કસર કરી દો. તેમ કરવામાં સાચે જ તમારા ઉપર કઈ દોષ નથી, તમારી કઈ ભૂલ નથી. બેશક ઈમાન નહીં લાવનારાઓ તમારા ખુલ્લા દુશ્મન છે. ને એ રસૂલ, જ્યારે તું તેમનામાં મોજૂદ હોય અને તું લડાઈ ચાલુ હોય તે વખતે તેમને નમાઝ પઢાવવા માને તો લાઝિમ છે કે તેઓ માંથીનું એક ટોળું તારી સાથે નમાઝ પઢવા ઉભું થઈ જાય અને પોતાના હથિયાર પણ સાથે રાખે. પછી જ્યારે તેઓ સજદો કરી ચૂકે, યાની કે નમાઝ પૂરી કરી ચૂકે, તો તેમને લાઝિમ છે કે તમારી પાછળ આવી જાય ને બીજું ટોળું કે જેને હજી નમાઝ પડી નથી તે આગળ આવે. પછી તે તારી સાથે નમાઝ પડે અને તેમને પણ લાઝિમ છે કે તેઓ પોતાની હિફાજતની વસ્તુઓ તથા હથિયારો સાથે જ રાખે. ઈમાન નહીં લાવનારાઓ એવું ચાહે છે કે જો તેઓ તમને હથિયાર અને સામાન વગરના જોવે તો તેઓ એકી સાથે ઓચિંતો તમારા પર હુમલો કરી દે. ને જો તમને વરસાદથી તકલીફ થતી હોય અથવા તમે માંદા હો તો તમે હથિયાર નમાઝ વખતે મૂકી દો તો તેમાં તમારા પર કઈ દોષ નથી, કઈ ગુના નથી. ને એ જ મુજબ તમારી હિફાજત ને રક્ષણ કરો. બેશક અલ્લાહે ઈમાન નહીં લાવનારાઓ માટે ફજેત કરનારો બેઆબરુ કરનારી સજા તૈયાર કરી છે. فإذا اطمأننتم فأقيموا الصلاة إن الصلاة كانت على المؤمنين كتابا موقوتا. પછી જ્યારે તમે નમાઝ પૂરી કરી ચૂકો તો ઉભા ઉભા ને બેઠા બેઠા ને પડખા ભેર સૂતા સૂતા اللہ نی یاد کرتا رہو پچھی جارے تمہیں بے خوف تھے جاؤ بھیک وگر نہ بنی جاؤ تیارے پورے پوری نمازو ادا کرو بے شک مومنوں پر نکی کریلا وقت نماز پڑھوانو واجب کرواما آویو چھے ને દુશ્મન લોકોની પૂંછ પકડવામાં પાછળ જવામાં હિંમત હારો નહીં. જો તમને કઈ તકલીફ ખમવી પડે છે તો તેમને પણ એવી જ રીતે તકલીફ ખમવી પડે છે જેવી રીતે કે તમને ખમવું પડે છે. પણ તમે અલ્લાહ પાસેથી મહેરબાનીની જે આશા ને ઉમ્મીદ રાખો છો તેવી આશા તેઓ રાખતા નથી. ને અલ્લાહ મહાન જાણનાર ને હિકમત વાળો છે, ખૂબ જ દાપણ વાળો છે. رسول بے شک اموئے تاری طرف آ کتاب سچائی ની સાથે ઉતારી છે કે જેથી અલ્લાહે તને દેખાડ્યું છે તે મુજબ તું માણસો વચ્ચે ન્યાય કર, ઇન્સાફ કર. ને તું દગો કરનારાઓ, વિશ્વાસઘાત કરનારાઓની તરફદારી એનો પક્ષ ખેંચનાર થા નહીં. ને અલ્લાહની બક્ષિશ માંગ, માફીની દુઆ માંગ. બેશક અલ્લાહ મોટો બક્ષનાર ને દયા કરનાર છે. અને જેઓ પોતાનો ખુદનો જ વિશ્વાસઘાત કરે છે, પોતા સાથે જ દગો રમે છે, તેવાઓનો પક્ષ લઈ તેઓની તરફદારી કરીને તું લોકો સાથે તકરાર ને ઝઘડા કર નહીં. બેશક અલ્લાહ તેમને દોષ રાખતો નથી કે જેઓ દગાખોર, વિશ્વાસઘાત કરનારા ને ગુનેગાર છે. તે લોકો પોતાના પાપો, પોતાના ગુનાહો લોકોથી સંતાડે છે ને અલ્લાહથી સંતાડતા નથી, અલ્લાહથી છુપાવતા નથી. જો કે જ્યારે રાત્રે તેઓ એવી વાતોની સલાહ કરે છે જે અલ્લાહને પસંદ નથી, ત્યારે અલ્લાહ તેમની પાસે જ હોય છે, તેમની કરીબ જ હોય છે. ને જે કાંઈ તેઓ કરે છે તેને અલ્લાહ ઘેરી રાખે છે, પોતાના ઇલ્મથી ઘેરી રાખે છે. اے مسلمانوں آ تمے چھو کہ جو دنیانی زندگی ماں تیمنو پکش لئی تیمنی پارٹی نے طرف داری کری تکرار میں جھگڑا کرو چھو پن قیامت نا دیسے تینا طرف تھی اللہ سامے کون تکرار کرشے اتوا تیمنو کون وکیل ہوئی شکشے અને જે કોઈ ખરાબ કામ કરે ખરાબ અમલ અંજામ આપે અથવા પોતાની જાત ઉપર કઈ જુલમ કરે પછી અલ્લાહ થી માફી માંગે તો અલ્લાહ ને મોટો માફ કરનાર ને રહેમ કરનાર જોશે અને જે ગુનાહ કરે છે તો તે પોતાના જ માટે કરે છે ને અલ્લાહ મહાન જાણનાર ને હિકમત વાળો છે અને જે કોઈ ભૂલ અથવા પાપ ગુના કરે છે પછી તેની તહમત તેનો આરોપ બીજા કોઈ બે ગુના ઉપર ચડાવે નિર્દોષ ઉપર ચડાવે તો તે ચોક્કસ જ એક ખોટા તહમત અને ખુલ્લા ગુનાનો બોજો પોતાની ગરદન ઉપર ઉપાડે છે ને અહી રસૂલ અગર તારા અલ્લાહની મહેરબાની અને દયા ન હોત તો તેઓમાંથી એક ટોળાએ તો તને રખડાવી મારવાનો ફેંસલો કર્યો હતો નક્કી જ કર્યું હતું કે તને રખડાવી મારે જો કે સાચું જોતા તેઓ પોતાને જ રખડાવતે પોતાને જ ગુમાવતે ને તારું કોઈ કઈ પણ બગાડતે નહીં ને અલ્લાહે તારા ઉપર કિતાબ તથા હિકમત ઉતારી છે ને તું જે જાણતો ન હતો તેનું શિક્ષણ અને તાલીમ તને આપી છે ને અલ્લાહની મહેરબાની તારા ઉપર ઘણી મોટી છે ومن يفعل ذلك ابتغاء مرضات الله فسوف نؤتيه أجرا عظيما તેમની ખાનગી ચર્ચાઓમાંથી છુપી ચર્ચાઓમાંથી ઘણી ખરીમાં કોઈ નેકીનો ભલાઈનો જરાય ભાગ નથી, સિવાય તેમની તે ખાનગી ચર્ચાઓમાં કે જેમાં તેઓ સદકો આપવા અથવા નેકી કરવા અથવા લોકો વચ્ચે મેળ મિલાપ કરાવી આપવાના સંબંધમાં હુકમ કરે છે. ને જે કોઈ અલ્લાહની ખુશી હાસિલ કરવા માટે આમ કરશે તેને અમે ઘણો મોટો બદલો આપીશું. અને જે કોઈ તેના ઉપર સજ્જાય ઉઘડી ગયા પછી હક જાહેર થઈ ગયા પછી રસૂલની વિરુદ્ધતા ધારણ કરશે, યાનિ કે જાણી જોઈને તે રસ્તો જાણવા છતાં રસૂલની વિરુદ્ધ થશે અને મોમિનોના રસ્તા સિવાય બીજો રસ્તો અપનાવશે પકડશે, તો અમે પણ તેને એ જ રસ્તા પર ચલાવશું કે જે તેણે પોતે પસંદ કર્યો છે અને આમ જ તેને જહન્નમમાં પહોંચાડશું. અને તે ઘણી જ ખરાબ પાછા ફરવાની જગ્યા છે. બેશક અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવાનો અલ્લાહનો ભાગીદાર બનાવવાનો ગુનો નહીં જ માફ કરે. અને એ શિર્ક ભાગીદાર બનાવો, અલ્લાહની જાતમાં કોઈને શરીક કરવો, એનો બરોબરીઓ કોઈને માનવો, એ સિવાયના ગુના અલ્લાહ જેને ચાહશે તેને માફ કરી દેશે. અને જેને અલ્લાહથી શિર્ક કર્યું તો તે સાચા રસ્તાથી દૂર જઈને સાચા રસ્તાથી અળગો થઈને દૂર ભટકી ગયો. તેઓ અલ્લાહના સિવાય નથી પોકારતા પણ દેવ દેવીઓને, અને નથી પોકારતા પણ બેઅદબ શૈતાનને. જેના પર અલ્લાહે લાનતને ફિટકાર કરી છે અને તેણે કહ્યું હતું કે હું તારા બંદાઓમાંથી એક ચોક્કસ ભાગ જરૂર લઈશ. અને હું તેમને જરૂર સાચા રસ્તાથી ભટકાવીશ અને તેમને જૂઠી આશાઓથી ખોટી ઉમ્મીદોથી જરૂર લોભાવીશ, લાલચ આપીશ, અને હું તેમને જરૂર એવો હુકમ પર ચલાવીશ કે જેથી તેઓ ચાર પગા જાનવરોના કાન ચીરી નાખશે, અને હું તેમને જરૂર હુકમ કરીશ કે જેથી તેઓ અલ્લાહની પેદાઈશને જરૂર બદલી નાખશે. ને જે કોઈ અલ્લાહને છોડી શૈતાનને દોષ બનાવશે તે ચોક્કસ જ ખુલ્લી નુકસાની ભોગવશે. શૈતાન તેમને વાયદા કરે છે અને તેમને ખોટી આશા ને ઉમ્મીદ માં નાખે છે, ને શૈતાન તેમને વાયદો નથી કરતો પણ ફક્ત ધોખો જ આપે છે, દગો જ આપે છે. એ જ લોકોનું ઠેકાણું રહેવાની જગ્યા જહન્નમ છે, બળબળતી આગ છે, જેમાંથી ભાગી છૂટવાનો મોકો તેઓ ક્યારેય પણ મેળવશે નહીં. અને જે લોકો ઈમાન લાવ્યા ને સારા કામો કર્યા તેમને અમે નજદીક માં જ બગીચાઓમાં દાખલ કરી દઈશું જેની નીચે નદીઓ વહેતી ફરે છે, ને તેમાં તેઓ હંમેશ હંમેશ ને માટે રહેશે. અલ્લાહનો વાયદો સાચો છે, ને વચનની બાબતે, વાયદાની બાબતે અલ્લાહ કરતા વધારે સાચો કોણ હશે? તમારી ખોટી આશાઓ, ઉમ્મીદો તથા કિતાબ વાળાઓની ખોટી આશાઓને અલ્લાહના એ વાયદા સાથે કોઈ સંબંધ નથી, કઈ લેવા દેવા નથી. જે કોઈ બદી કરશે, ગુના કરશે, તેને એ બદીનો બદલો મળશે, ને અલ્લાહના સિવાય તે ન કોઈને પોતાનો તરફદાર જોશે કે ન મદદગાર. અને જે કોઈ કઈ નેકી કરશે, સારું કામ કરશે એવી હાલતમાં કે તે મોમિન પણ હોય, પછી ભલે ને તે મરદ હોય કે ઔરત, તેઓ જ તો જન્નતમાં દાખલ થશે, અને તેમના ઉપર તલ ભાર પણ એક નાનું એવું પણ ઝુલમ કરવામાં આવશે નહીં. وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا واتخذ الله إبراهيم خليلا. અને જેણે પોતાને અલ્લાહની તાબેદારી અલ્લાહનો હુકમ માનવા માટે ઝુકાવીને નમાવી દીધો હોય અને વળી તે એહસાન કરનારો પણ હોય અને નિખાલસ રીતે ઇબ્રાહીમના ચુસ્ત ધર્મનો માનનારો પણ થઈ ગયો હોય, તેની પાછળ ચાલનારો થઈ ગયો હોય, તો તેના કરતા ધર્મની બાબતે વધુ ઉત્તમ કોણ હશે? તેનાથી વધારે સારો કોણ હોઈ શકે? ને અલ્લાહે ઇબ્રાહીમને પોતાનો દોસ્ત કરી લીધો છે. અને જે કઈ આસમાનોમાં છે તથા જે કઈ જમીનમાં છે તે બધું અલ્લાહનું છે. ને અલ્લાહે દરેક વસ્તુને પોતાના ઇલમથી ઘેરી રાખી છે. ને એ રસૂલ, લોકો લાવારસ ઓળતો જેનો કોઈ વારસ નથી, ધણી નથી, તે ઓળતો બાબતે તારી પાસે ફતવો માંગે છે. તું કહે કે અલ્લાહ તેમની બાબતે તમને નિકાહ માટેની રજાનો ફતવો આપે છે. ને કુરાનમાં જે હુકમ અગાઉ તમને વાંચી સંભળાવવામાં આવ્યો છે તે ખરેખર એવી અનાથ લાવારસ યતીમ ઓરતો બાબતે છે કે જેમને તમે તેમના હક જે તેમને માટે નક્કી કરવામાં આવ્યા છે તે આપતા નથી, ને તેમ છતાં પણ તેમની સાથે નિકાહ કરવાની ઈચ્છા રાખો છો. ને એ જ મુજબ એ જ પ્રમાણે કમજોર બચ્ચાઓની બાબતે, યાની કે એ ઔરતના બચ્ચાઓ કે જેના ગણી નથી, એ બચ્ચાઓ બાબતે અલ્લાહ હુકમ આપે છે. ને તે આ કે તમે યતીમોની બાબતે ન્યાયથી વર્તતા રહો, ઇન્સાફ કરો, અને જે પણ નેકી તમે કરશો અલ્લાહ તેનાથી ચોક્કસ જ જાણતા છે. અને જે કોઈ ઔરતને પોતાના ધણી તરફથી ગેરવર્તન અથવા બેદરકારીનો અંદેશો હોય, ડર હોય, તો જો તેઓ કોઈ રીતે આપસમાં સમાધાન કરી લે તો તેમના પર કાંઈ દોષ નથી, તેમનો કાંઈ ગુનો નથી. અને સમાધાન કરવું એ વધારે સારું છે. અને દરેક માણસના સ્વભાવમાં દોલત તરફનો લોભ સમાયેલો હોય છે. અને જો તમે ભલાઈ કરો, નેકી કરો અને મુત્તકી પરહેજગાર રહો તો જે કઈ તમે કરો છો એનાથી અલ્લાહ સારી રીતે વાકેફ ને જાણકાર છે. અને તમે ગમે તેટલું ચાહો તો પણ તમારી બધી ઓરતો વચ્ચે તમે ન્યાયથી હરગીઝ વર્તી શકશો નહીં. માટે તમે એકદમ એક ઓરત તરફ વળી જતા નહીં કે જેથી તે બીજી ઓરતોને લટકતી હાલતમાં લાવી મૂકો. અને જો તમે સમાધાન કરો તથા બુરાઈથી બચો તો બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે. અને જો તેઓ બે જુદા થઈ જાય તો અલ્લાહ દરેક ને પોતાના વિશાળ ખજાના માંથી માલદાર કરી દેશે. ને અલ્લાહ મહાન દાતા સખી ને હિકમત વાળો છે. અને જે કઈ આસમાનોમાં છે તથા જે કઈ જમીનમાં છે તે બધું અલ્લાહનું છે. ને ચોક્કસ જ અમે તે લોકોને કે જેમને તમારી પહેલા કિતાબ આપવામાં આવી હતી અને ખુદ તમને પણ આ તાકીદ આપી છે કે અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરો, અલ્લાહથી ડરતા રહો. પણ જો તમે એહસાન ફરામોશ બનશો, એહસાનને ભૂલનારા બનશો તો આસમાનો તથા જમીનમાં જે કઈ છે તે તો અલ્લાહનું જ છે. અને અલ્લાહ ગની છે, આઝાદ છે અને તારીફ ને લાયક છે. ને જે આસમાનોમાં છે તથા જે કઈ જમીનમાં છે તે અલ્લાહનું છે. અને કામને પૂરું કરનાર તરીકે અલ્લાહ કાફી ને બસ છે. એ લોકો જો અલ્લાહ ચાહે તો તમને ફના કરી નાખે, નાબૂદ કરી દે ને તમારા બદલે બીજાઓને લાવી વસાવે. ને અલ્લાહ તેમ કરવા માટે પૂરો શક્તિ રાખે છે. Thank you. જે કોઈ દુનિયાનો બદલો ચાહે છે તો અલ્લાહની પાસે દુનિયાનો બદલો હાજર છે ને આખેરતનો પણ, મર્યા પછીની જિંદગીનો પણ. ને અલ્લાહ મહાન સાંભળનાર ને જોનાર છે. ઈમાન લાવનારાઓ, તમે હંમેશા ન્યાય ને વળગી રહી અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો. પછી ભલે ને તે સાક્ષી તમારા પોતાની અથવા તમારા મા બાપ ને દોસ્તો વિરુદ્ધ કેમ ન હોય, તમે જેને ચાહો છો તેમની ખિલાફ કેમ ન હોય, જો તેમનામાં દોલતમંદ હોય કે જરૂરતમંદ મોહતાજ, દરેક હાલતમાં અલ્લાહ મહેરબાની કરવામાં બે ની સૌ કરતા વધારે નજદીક છે. માટે તમે તમારી મનની ઈચ્છાઓ ખ્વાહિશોને તાબે થાઓ નહીં, કે જેથી તમે ઇન્સાફ કરી ન શકો. પણ જો તમે સાક્ષી આપવામાં જીભ દબાવશો અથવા મોઢું ફેરવી લેશો તો જે કાંઈ પણ તમે કરશો તેનાથી અલ્લાહ બેશક સારી રીતે વાકેફ છે, ખૂબ જ જાણકાર છે. ઈમાન લાવનારાઓ, તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ને તે કિતાબ પર કે જે તેણે પોતાના રસૂલ પર ઉતારી છે અને તે કિતાબ પર કે જે તેણે પહેલા ઉતારી છે ઈમાન લાવો. ને જે કોઈ અલ્લાહનો તથા તેના મલાઈકાનો તથા તેની કિતાબોનો તથા તેના રસૂલોનો અને છેલ્લા દિવસનો યાનિ કે કયામતનો ઇનકાર કરશે તે સાચે જ સાચા રસ્તાથી ઘણે દૂર ભટકી જશે. બેશક જે લોકો ઈમાન લાવ્યા ને પાછા ઈમાનથી ફરી ગયા, પછી પાછા ઈમાન લાવ્યા ને પાછા ઈમાનથી ફરી ગયા, પછી પોતાના નાસ્તિકપણામાં વધારો કર્યો, તો અલ્લાહ એવો નથી કે તેઓને માફ કરે અને ન એ કે તેમને સાચા રસ્તે પહોંચાડે. તે મુનાફિકોને, ખોટો ઢોંગ કરનારાઓને આ ખુશખબર સંભળાવી દે કે સાચે જ તેમના માટે દુઃખ આપતી સજા છે. કે તેઓ મોમિનોને છોડી નાસ્તિકોને દોષ બનાવે છે. શું તેઓ તેમની પાસે ઇજ્જત ગોતે છે? પણ બેશક બધી ઇજ્જત તો અલ્લાહને માટે જ છે. સાથે જ તે તમારા પર કિતાબમાં આ હુકમ ઉતારી ચુક્યો છે કે જે વખતે તમે સાંભળો કે અલ્લાહની આયતોનો અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરવામાં આવે છે અને તેની મશ્કરી ઉડાડવામાં આવે તો તમે એવા લોકો પાસે બેસી ન રહો જ્યાં સુધી કે તેઓ બીજી કોઈ વાતચીત શરૂ કરે નહીં, નહીતર તમે પણ તે હાલતમાં તેમના જેવા થઈ જશો. બેશક અલ્લાહ બધા મુનાફિકો ને નાફરમાનોને જહન્નમમાં ભેગા કરનાર છે. જેઓ તમારા ઉપર કોઈ મુસીબત આવી પડવાની વાટ જોતા રહે છે, પછી જયારે અલ્લાહ તરફથી તમારી જીત થાય છે, કામયાબ તમે થાવ છો, ત્યારે કહે છે કે શું અમે તમારી સાથે ન હતા? અને જો નાફરમાનોને લાભ મળી જાય ત્યારે કહે છે કે શું અમે તમારા ઉપર જીત ને હાવી થઈ ગયા ન હતા? ને તે પછી શું અમોએ તમને મોમિનોથી બચાવ્યા ન હતા? પછી અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે ફેંસલો કરી દેશે અને અલ્લાહ ઈમાન ન લાવનારાઓને મોમિનો ઉપર હરગિઝ તક કે મોકો આપશે નહીં. બેશક મુનાફિકો અલ્લાહને દગોને ધોકો આપવાની કોશિશ કરે છે, પણ અલ્લાહ તેમને જ દગો આપે છે તેવો જ ધોકામાં રહે છે. અને જે વખતે તેઓ નમાઝ માટે ઉભા થાય છે તો આળસાઈથી ઉભા થાય છે, લોકોને દેખાડવા માટે જ ઉભા થાય છે અને અલ્લાહનો જિક્ર ઘણો જ થોડો કરે છે. مذبذبين بين ذلك لا إله هؤلاء ولا ઈમાન અને બે ઈમાન ની વચ્ચે ડામાડોળ છે. એટલે કે ના આ તરફ છે કે ના પેલી તરફ, અને જેનાથી અલ્લાહ હિદાયતની તૌફીક ને પ્રેરણા ઇન્સ્પિરેશન ખૂંચવી લે છે, તો તું તેના માટે હરગીઝ કોઈ રસ્તો મેળવી શકશે નહીં. ઈમાન લાવનારાઓ, મોમિનોને છોડીને નાસ્તિકોને દોસ્ત બનાવો નહીં. શું તમે એમ ચાહો છો કે તમારી પોતાની વિરુદ્ધ અલ્લાહના માટે ખુલ્લી દલીલ કાયમ કરી લો? બેશક મુનાફિકો જહન્નમના સૌથી નીચેના તબક્કામાં હશે, અને તું તેમના માટે કોઈ મદદગાર જોશે નહીં. સિવાય તેમના કે જેઓ તોબા કરી લે અને સુધારણા કરે, પોતાની ઇસ્લાહ કરે તથા અલ્લાહને મજબૂતીથી વળગી રહે, ને અલ્લાહના જ માટે પોતાના ધર્મને ખુલુસ વાળો કરી નાખે, તો તેઓ જ મોમિનોની સાથે રહેશે, ને અલ્લાહ મોમિનોને ઘણો મોટો બદલો આપશે. જો તમે શુકર કરો, આભાર માનો ને ઈમાન લાવો, તો અલ્લાહ તમને શા માટે સજા આપે, શા માટે તમને અઝાબ આપે? ને અલ્લાહ કદર કરનાર અને બધું ઇલમ ધરાવનાર છે. કોઈ ખુલ્લી રીતે કોઈને માટે ખરાબ બોલે તે અલ્લાહ પસંદ કરતો નથી, સિવાય કે જેના ઉપર અન્યાય કરવામાં આવ્યો હોય, ઝલમ કરવામાં આવ્યો હોય. ને અલ્લાહ મહાન સાંભળનાર ને જાણનાર છે. જો તમે કોઈ નેકી જાહેરમાં કરો, સારો અમલ જાહેરમાં અંજામ આપો અથવા છુપી રીતે કરો, અથવા કોઈ બુરાઈથી જતું કરો, દરગુજર કરો, તો બેશક અલ્લાહ પણ મહાન દરગુજર કરનાર, માફ કરનાર ને કુદરત વાળો છે, તમામ રીતે તાકતવર છે. બેશક જે લોકો અલ્લાહનો તથા તેના રસૂલોનો ઇનકાર કરે છે ને અલ્લાહ અને તેના રસૂલો વચ્ચે જુદાઈ પાડવા ચાહે છે ને કહે છે કે અમે કેટલાક રસૂલોને માનીએ છીએ અને કેટલાકોનો ઇનકાર કરીએ છીએ અને તેઓ આ બે યાની કે કુફર અને ઈમાન વચ્ચેનો બીજો એક રસ્તો હાસિલ કરવા ચાહે છે. તેઓ જ સાચા નાસ્તિક છે અને અમોએ નાસ્તિકો માટે બે ઇજ્જતી ભર્યો અઝાબ ને સજા તૈયાર કરી છે. અને જેઓ અલ્લાહ તથા તેના બધા રસૂલો પર એક સરખી રીતે ઈમાન લાવ્યા, એક સરખી રીતે કબૂલ કર્યા અને તે રસૂલોમાંથી કોઈની વચ્ચે ભેદભાવ રાખતા નથી, ઊંચ નીચ રાખતા નથી, તો તે અલ્લાહ તેમને તેમના બદલા જરૂર આપશે, તેમનું ઈનામ જરૂર આપશે ને અલ્લાહ મહાન બક્ષનાર ને દયા કરનાર છે.